શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 49મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, દિવ્ય દેહે પરિવારે સહિત ધર્મભક્તિ સદાય જેની સાથે ચાલે છે એવા વર્ણિરાજ શ્રીહરિએ એકલા જગન્નાથપુરીથી દક્ષિણ ભારત તરફ પ્રયાણ કર્યું. મહાન પ્રસિદ્ધ તીર્થ સેતુબંધ રામેશ્વર જવાની મનમાં ઈચ્છા રાખી આગળ ચાલ્યા જતા વર્ણિરાજ શ્રીહરિ આદિકુર્મ નામના તીર્થમાં પધાર્યા અને ત્યાંથી મહાવનમાં ચાલતા ચાલતા માનસપુર નામના નગરમાં આવ્યા. ત્યાંના દૈવી સંપત્તિને વરેલા સત્રધર્મા નામના મહારાજાએ શ્રીહરિને મોટા પુરુષ જાણી તેમનું સન્માન કર્યું અને પોતાના રાજભવનમાં ઉતારો કરાવ્યો. હે રાજન, પરંતુ શ્રીહરિએ ખુલ્લા આકાશવાળા એકાંત સ્થળમાં એક વેદિકા ઉપર પોતાનો નિવાસ કર્યો અને રાજસેવકો સમયે સમયે આદરપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે સમયે જગન્નાથપુરીના યુદ્ધ મેદાનમાંથી નાસી છૂટેલા અને અહીં આવીને વસેલા અસુરોએ માનસપુરમાં જ રહેતા અસુરોને જણાવ્યું કે એક નાનકડા બ્રહ્મચારીએ પુરીમાં આપણા મિત્રોને મરાવી નાખ્યા, તે જ અહીં આવ્યો છે. તે જાણીને સર્વે અસુરો વર્ણિરાજને મારવાના ઉપાયો કરવા લાગ્યા. રાત્રિએ વેદિકા ઉપર શ્રી નીલકંઠ વર્ણિને એકલા બેઠેલા જાણી સેંકડો અસુરો ભેળા મળ્યા અને શ્રીહરિ ઉપર પથ્થરનો વરસાદ વરસાવવા લાગ્યા. પાપથી તેઓની બુદ્ધિ નષ્ટ થઈ હતી, તેથી નિર્દોષ અને સદગુણે સંપન્ન એવા શ્રીહરિ ઉપર સાયંકાળથી આરંભી સવાર સુધી પથ્થરો ફેંક્યા. વેદિકાની ચારે તરફ સેંકડો પથ્થરોનો મોટો ઢગલો થયો. આશ્ચર્ય એ થયું કે તેમાંથી એક પણ પથ્થર શ્રીહરિને સ્પર્શી શક્યો નહીં. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાનું પ્રગટ ઐશ્વર્ય દેખાડ્યું, છતાં મોત નજીક આવેલું હોવાથી તેઓએ શ્રીહરિને વિશે દ્રોહબુદ્ધિનો ત્યાગ કર્યો નહીં. પથ્થર મારાનો પ્રયત્ન નિષ્ફળ જવા છતાં શસ્ત્રોથી શ્રીહરિને મારી નાખવાની ઈચ્છા રાખી તે સર્વે અસુરો પોતપોતાના હથિયારો સજ્જ કરવા લાગ્યા અને ટોળામાં સજ્જ થઈ શ્રીહરિને મારવાનો અવસર શોધવા લાગ્યા. પ્રાતઃકાળે સત્રધર્મા રાજાએ પથ્થરના વરસાદમાં પણ વર્ણિરાજનો બચાવ થયો જાણી તત્કાળ ત્યાં આવ્યા અને સમસ્ત પૂર્વાસીજનો પણ ત્યાં આવ્યા ને શ્રીહરિને એક પણ નહીં સ્પર્શેલા પથ્થરના ઢગલાને જોઈને સૌને આશ્ચર્ય થયું. વિસ્મય પામેલા સત્રધર્મા રાજા કહેવા લાગ્યા કે પૂર્વે નૃસિંહ ભગવાને જેમ પ્રહલાદની રક્ષા કરી હતી તેમ મહાપુરુષ આ બાલયોગીની ભગવાને ચોક્કસ રક્ષા કરી છે, તો શું આ વર્ણી સ્વયં ભક્તરાજ પ્રહલાદજી તો નહીં હોય ને? આ પ્રમાણે વિચાર કરી સત્રધર્મા રાજા શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે વર્ણી, આજથી હું તમારો છું. હે રાજન, પછી ભગવાન શ્રીહરિએ મુમુક્ષુ સત્રધર્મા રાજા તથા મુમુક્ષુ તેના સગા સંબંધીઓને અને મુમુક્ષુ પ્રજાજનોને શાસ્ત્રવિધિ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરાવી મંત્રનો ઉપદેશ કર્યો. શ્રીહરિ પાસે દીક્ષા લીધા પછી રાજાની બુદ્ધિ અત્યંત વિશુદ્ધ થઈ, તેથી શ્રીહરિને જ સાક્ષાત કૃષ્ણ માની તેમને પથ્થર મારી દ્રોહ કરનારા અસુરોને અતિ પાપી જાણી પોતાના ક્રૂર સૈનિકો દ્વારા તેઓનો વિનાશ કરાવ્યો. પોતાના પાપે જ પાપીઓ મરાયા છે એમ જાણતા શ્રીહરિનો સત્રધર્મા રાજાએ પૂજન કર્યું. ત્યાર પછી શ્રીહરિ ત્યાંથી વેંકટાદ્રિ તીર્થમાં પધાર્યા. ત્યાં અર્ચા સ્વરૂપે બિરાજતા ભગવાન વેંકટેશ શ્રી વિષ્ણુના દર્શન કરી ત્યાંથી શ્રીહરિ શિવકાંચી અને વિષ્ણુકાંચી તીર્થમાં દર્શન કરી શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં કાવેરી નદીમાં સ્નાન કરી શ્રીહરિએ નદીના પૂર્વ ભાગમાં પુષ્પ અને ફળથી નમી ગયેલા વૃક્ષોથી શોભતો એક બગીચો હતો તેમાં ઉતારો કર્યો. ત્યાં શ્રીહરિ બે માસ સુધી રોકાયા. અને ત્યાંના વૈષ્ણવો સાથે શુભ સંવાદો યોજી પોતાના પ્રભાવથી તેઓમાં રહેલા દુરાચારનો ત્યાગ કરાવી શુદ્ધ કર્યા અને વળી તે શ્રીરંગ ક્ષેત્રમાં કેટલાક વિપ્રો મારણ મોહન ઉચ્ચાટન આદિક આભિચારિક કર્મમાં પ્રવૃત્ત થઈ ગયેલા હતા તે સેંકડો વિપ્રોને શ્રીહરિએ પોતાના પ્રભાવથી પરાભવ કરી દુષ્ટ પ્રવૃત્તિમાંથી બહાર કર્યા અને પોતાનો અલૌકિક પ્રતાપ શ્રીરંગ ક્ષેત્રમાં ફેલાવ્યો. હે રાજન, શ્રીહરિના પ્રતાપથી તે વિપ્રનું અનાદિ માયાનું અજ્ઞાન દૂર થયું અને શ્રીહરિને જ પોતાના ઇષ્ટદેવ સાક્ષાત લક્ષ્મીનારાયણ ભગવાન જાણી તેમની પ્રગટ ભક્તિ કરવા લાગ્યા. હે રાજન, શ્રીહરિ શ્રીરંગ ક્ષેત્રથી ચાલ્યા તે મહાપાપોને પ્રજાળનાર સેતુબંધ તીર્થમાં પધાર્યા. ત્યાં સમુદ્રમાં સ્નાન કરી રામેશ્વરના દર્શન કર્યા અને તપસ્વીઓને અતિશય પ્રિય એવા તીર્થક્ષેત્રમાં 2 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. ત્યાંથી એકાકી ચાલેલા શ્રીહરિ સુંદરરાજ તીર્થમાં તે નામના વિષ્ણુ ભગવાનની સમીપે પધાર્યા. હે રાજન, સુંદરરાજ ભગવાનના દર્શન કરી ભૂતપુરી પ્રત્યે પ્રયાણ કરતા ભગવાન શ્રીહરિ અતિગહન મહાવનમાં આવ્યા. એ જંગલમાં ચાલતા ચાલતા શ્રીહરિને 5 દિવસ સુધી અન્ન કે જળ કાંઈ જ મળ્યું નહીં. હે રાજન, 5મે દિવસે સાયંકાળે શ્રીહરિ એક જળાશયની સમીપે પધાર્યા. તેમાં સ્નાન કરી શાલગ્રામ ભગવાનનું ચંદનાદિ વડે પૂજન કર્યું. તે સમયે તપસ્વીઓના ગુરુ ભગવાન શ્રીહરિએ દૈવ ઈચ્છાએ પ્રાપ્ત થયેલ 4 વનફળીઓને અગ્નિમાં શેકી શાલગ્રામ વિષ્ણુને નૈવેદ્ય કરી તેનો પોતે પણ પ્રસાદ સ્વીકાર્યો. હે રાજન, શ્રીહરિ રાત્રિના 1મ પ્રહર સુધી તે જળાશયના કાંઠે રોકાયા. પછી ત્યાંથી આગળ ચાલતા થયા. આગળ જતા 6ઠા દિવસના મધ્યાહ્ન સમયે શ્રીહરિ એક કૂવાની સમીપે પહોંચ્યા. હે રાજન, શ્રીહરિએ તે કૂવામાંથી કમંડલો દ્વારા જળ સિંચી સ્નાન કર્યું અને વટવૃક્ષની છાયામાં બેસી આન્હિક વિધિ કર્યો. એવા સમયમાં જગતને સુખી કરનારા જગતના માતા પિતા પૃથ્વી પર સદાય પ્રત્યક્ષપણે વિરાજમાન રહે છે તે ઉપાસકોને વરદાન આપનારા જલ્દી પ્રસન્ન થઈ જતા અને તપ અતિશય જેને વહાલું છે એવા અને તપસ્વીઓ ઉપર બહુ હેત રાખનારા બંને શિવ અને પાર્વતી દેવી તીર્થોમાં વિચરણ કરતા કરતા દૈવ ઈચ્છાએ ત્યાં આવ્યા. હે રાજન, તે બંનેએ સર્વજ્ઞપણાથી જાણી લીધો કે આ વર્ણિરાજ શ્રીહરિ છે તે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આ પૃથ્વી પર પ્રગટ થઈ મનુષ્ય નાટકને કરતા સાક્ષાત સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. તેથી તેમના દર્શનમાં બંનેને મહા ઉત્સાહ પ્રગટ થયો અને ભગવાને મનુષ્ય નાટ્ય કર્યું હોવાથી પોતે પણ બંને મનુષ્ય નાટ્યને કરતા બીજા મનુષ્યોને પોતાના અસલ સ્વરૂપની જાણ ન થાય તે રીતે કાપડીનો વેશ ધારણ કરી શરીરે દુર્બળ છતાં રમણીય જણાતા પતિપત્ની નંદિકેશ્વર ઉપર સવાર થઈ શિવ શિવ એવા નામમંત્રનો જપ કરતા કરતા શ્રીહરિની સમીપે પધાર્યા. હે રાજન, ભગવા વસ્ત્રધારી બંને શિવ પાર્વતી અતિ તપસ્વીના વેશમાં બેઠેલા શ્રીહરિને જોઈ તત્કાળ નંદીશ્વર પરથી નીચે ઉતરી તેમને નમસ્કાર કરી શ્રીહરિની લીલાના દર્શન કરતા કરતા સમીપમાં જ બેસી રહ્યા. તે સમયે શ્રીહરિ પ્રવાસને કારણે સવારે પાણીનો યોગ મળતા થોડું મોડું થયું હોવાથી પ્રાતઃ અને મધ્યાહ્ન 2 સંધ્યાનું એક સાથે અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યારે શાલગ્રામ વિષ્ણુની પૂજાનો પ્રારંભ તેમને સ્નાન કરાવવાના વિધિથી ચાલુ કર્યો. શ્રીહરિએ પ્રથમ શાલગ્રામને ચંદનના પાત્રમાં પધરાવ્યા. પછી વેદમંત્રના ઘોષની સાથે કાષ્ઠના મોટા કમંડલોની ધારાએ તેમનો અભિષેક કરવા લાગ્યા. હે રાજન, 5 પ્રસ્થ અર્થાત આશરે 5 લીટર જેટલા જળથી ભરેલું કમંડળ શાલગ્રામને અભિષેક કરતા કરતા ખાલી થઈ ગયું. છતાં શાલગ્રામના આધારભૂત ચંદનની નાની કઠારી પૂર્વવત જળ વિનાની ખાલી શ્રીહરિને જોવામાં આવી, આટલું બધું જળ ક્યાં ગયું હશે? આ પ્રમાણે વિચારી શ્રીહરિએ કઠારીને ઊંચી કરીને જોઈ, પણ તેમાં ક્યાંય છિદ્ર જોવામાં આવ્યું નહીં, તેથી તેને ફરી ધરતી પર પધરાવી તૃષાતુર થયેલા શાલગ્રામ જ સમગ્ર જળપાન કરી ગયા છે એવો મનમાં નિર્ણય કરી તેમની તૃષા નિવૃત્તિ કરવાની સ્વયં શ્રીહરિએ ઈચ્છા કરી. હે રાજન, શ્રીહરિ કૂવામાંથી કમંડળો દ્વારા જળ સિંચી તેની ધારાએ શાલગ્રામને અભિષેક કર્યો. તે બધું જળ શાલગ્રામ પી ગયા. વળી શ્રીહરિએ ફરીથી જળ સિંચી અભિષેક કર્યો તો તે પણ બધું જળ શાલગ્રામ પી ગયા. તેથી મંદ મંદ હસતા શ્રીહરિએ ફરીથી કૂવામાંથી જળ સિંચ્યું અને કમંડલુની ધારાએ અભિષેક કરવા લાગ્યા. તે જળ પણ જ્યારે શાલગ્રામ પી ગયા ત્યારે શ્રીહરિએ જાણ્યું કે શાલગ્રામ અતિશય તરસ્યા થયા છે. તેથી ફરી જળનું કમંડળો ભરવા કૂવાની સમીપે આવ્યા. હે રાજન, કૂવામાંથી વારે વારે જળ સિંચવાના પરિશ્રમથી શ્રીહરિના સમગ્ર અંગ ઉપર પરસેવાના બિંદુ લાગ્યા. શ્રીહરિ 6 દિવસના ઉપવાસી હતા, છતાં તેમની ઉત્કૃષ્ટ ભક્તિ જોઈ શંકર પાર્વતી અતિશય વિસ્મય પામ્યા. હે રાજન, પોતાની સેવા કરનારા સેવક ઉપર વાત્સલ્ય વરસાવનારા ભગવાન શાલગ્રામ પણ નીલકંઠ વર્ણીને થાક લાગ્યો છે એમ જાણી તત્કાળ તૃપ્ત થયા. ફરીને શ્રીહરિ જ્યાં જળ લઈને આવ્યા ત્યારે સ્નાનપાત્રમાં જળ જોયું, તેથી હવે શાલગ્રામ ભગવાનની તૃષા શાંત થઈ છે એમ જાણી શ્રીહરિએ ચંદનાદિ ઉપચારોથી પૂજન કર્યું. ત્યાર પછી શ્રીહરિ મનથી ચિંતા કરવા લાગ્યા કે શાલગ્રામની બહોળી તૃષા તો શાંત થઈ, પરંતુ અત્યારે ક્ષુધાની નિવૃત્તિ કેમ થશે? આ પ્રમાણે ભગવાન શ્રીહરિ શાલગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને 6 ઉપવાસ થયા છે તેની લેશ માત્ર મનમાં ચિંતા કરતા નથી. હે રાજન, ચિંતા કરતા શ્રીહરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થતા શિવ પાર્વતી અતિશય પ્રસન્ન થયા અને શિવે પાર્વતીને કહ્યું કે હે પ્રિયે, તમે ભગવાન શાલગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને મીઠું તત્કાળ આ બ્રહ્મચારીને અર્પણ કરો. હે રાજન, પતિનું વચન સાંભળી તત્કાળ ઉમામૈયાએ પોટલીની ગાંઠ છોડી નાની કોથળીમાં રહેલો 1 શેર જેટલો સાથવો નીલકંઠ વર્ણીને અર્પણ કર્યો. ત્યારે શ્રીહરિએ સાથવામાં મીઠું મિશ્ર કરી જળ મેળવી શાલગ્રામને નૈવેદ્ય અર્પણ કર્યું. ત્યાર પછી શાસ્ત્રવિધિ અનુસાર શાલગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી. હે રાજન, દેવ અને મનુષ્યને તેના લક્ષણો ઉપરથી સારી રીતે ઓળખી જતા શ્રીહરિ આ દંપતિ દરિદ્ર ભિક્ષુકના વેશમાં હોવા છતાં કોઈ અમાનવ છે એવું નક્કી કરીને બંનેને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે આકસ્મિક અહીં પધારેલા શાંત સ્વભાવવાળા કરુણાના ભંડાર સમા યોગીના રૂપથી પોતાના અસલ સ્વરૂપને ગુપ્ત રાખનારા શિવ પાર્વતી જેવા જણાતા તમે બંને કોણ છો? તમારું નામ શું છે? ગોત્ર શું છે? આવા મહાજંગલમાં આપના જેવા યોગીઓના દર્શન દુર્લભ છે. તમે બંને નિશ્ચય મનુષ્ય તો નથી જ એ નક્કી છે, માટે આપનો યથાર્થ પરિચય મને આપો, ખોટું બોલશો નહીં. શ્રીહરિના પૂછવાથી તેઓ કહેવા લાગ્યા કે હે બાલયોગી, તમે ભૂખ અને તરસથી ખેદ પામી રહ્યા છો. તમારું શરીર અત્યંત દુર્બળ થયું છે, તેથી તમે જળપાન કરો અને વિષ્ણુને નૈવેદ્ય કરેલો સાથવો પણ આરોગો, પછી આપણે પરસ્પર વાર્તાલાપ કરીશું. હે રાજન, આ પ્રમાણે બંનેએ કહ્યું, તેથી શ્રીહરિએ તે બંનેને આદર આપી સાથવો જમ્યા અને જળપાન કર્યું. પછી તે બંનેની સમીપે બેઠા. હે રાજન, ત્યારે યોગી વેશધારી શિવજી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે વિપ્ર, તમે બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ નિષ્ઠાવાળા છો, તપમાં પ્રીતિવાળા અને ક્રોધ ઉપર વિજય મેળવનારા મહાન ભગવાનના ભક્ત છો, તેથી તપસ્વી પુરુષની આગળ ખોટું બોલવું તે સમગ્ર પુણ્યનો વિનાશ સર્જે છે અને અત્યાર સુધી હું કોઈની આગળ ખોટું બોલ્યો પણ નથી, તેથી તમારી આગળ પણ ખોટું બોલીશ નહીં. હે વર્ણિરાજ, હું સાક્ષાત શંકર છું, આ પાર્વતી દેવી છે. તપસ્વીઓને પણ મારું દર્શન દુર્લભ છે, છતાં દૈવી ઈચ્છાએ હું તમારી સમીપે આવ્યો છું. આ પ્રમાણે કહી શિવજીએ પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે નીલકંઠ વર્ણીએ પણ આશ્ચર્યપૂર્વક દિવ્યાકાર શિવજીના દર્શન કર્યા. હે રાજન, તે સમયે શિવજીનો કપૂર સમાન ગૌર વર્ણ હતો, અનેક સૂર્યની સમાન ઉજ્જવલ શરીરની કાંતિ હતી. અંગ ઉપર ભભૂત લગાવી હોવાથી અવયવો દર્શનીય અને સુંદર જણાતા હતા. યજ્ઞોપવિતના પ્રતીક સ્વરૂપે નાગરાજને ખભાથી કેડ સુધી વર્તુળાકારે ધાર્યો હતો. બાજુબંધ, હાર અને કટીમેખલાની જગ્યાએ પણ સર્પો જ ધારણ કર્યા હતા. વાઘાંબર અને ગજાંબરના વસ્ત્રયુગલથી શોભતા હતા. તેમનો મુખ ખીલેલા કમળની સમાન મંદ મંદ હાસ્યથી શોભતું હતું. ચંદ્રમાની કાંતિથી ચળકતા સ્વતઃ સિદ્ધ સુંદર વિશાળ ભાલથી રમણીય લાગતા હતા. ચળકતી સુવર્ણ સમાન પિંગલવર્ણી જટા મસ્તક ઉપર ધારી હતી. શ્રીહરિની આગળ પૃથ્વી પર દર્ભના આસન ઉપર વીર આસનની મુદ્રામાં બેઠા હતા. તેમના ત્રણે નેત્રો સ્થિર હતા, તેમનું શરીર પણ સ્થિર હતું. ડાબા હાથે પોતાના ભક્તોને અભયદાન આપતી મુદ્રા ધારણ કરી હતી તથા જમણા હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. ડાબે પડખે પાર્વતીજી બેઠા હતા અને ત્રિલોકીની પતિવ્રતા નારીઓનો સમૂહ ભક્તિભાવપૂર્વક તેમના ચરણની પૂજા કરતો હતો. બાજુમાં બેઠેલા પાર્વતીજી સ્નેહપૂર્વક વીંઝણો ઢોળીને સેવા કરી રહ્યા હતા. નંદીશ્વર આદિ પાર્ષદોનું મંડળ સ્તુતિ કરતું હતું. બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સુંદર મોક્ષ સંબંધી બુદ્ધિને વરેલા અને વિનમ્રતાથી બે હાથ જોડીને સામે ઉભેલા કાર્તિક સ્વામી, નારદજી, સનંદન આદિ ચાર સનકાદિકો અને અનેક ઋષિમુનિઓ અતિ હર્ષપૂર્વક તેમના કરુણા ભરેલા કૃપા કટાક્ષને નિહાળી રહ્યા હતા. આ પ્રમાણે પ્રત્યક્ષ દિવ્યાકાર શિવજીના દર્શન કરી વર્ણિરાજ શ્રીહરિ બે હાથ જોડી વંદન કરી રોમાંચિત ગાત્રે પ્રેમપૂર્વક વિનમ્ર ભાવે આંખમાં હર્ષના અશ્રુઓ સાથે જગતના અધીશ્વર ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. નીલકંઠ વર્ણી સ્તુતિ કરતા કહે છે કે હે ભગવાન શંકર, હું તમને પ્રણામ કરું છું. તમે સદાય કલ્યાણકારી મૂર્તિ છો, શાશ્વત છો, સર્વ જગતના ઈશ્વર છો, પ્રશાંત મૂર્તિ છો, દિશાઓના પતિ ઇન્દ્રાદિ દેવતાઓના પણ ઈશ્વર છો. બ્રહ્માદિ સમસ્ત દેવતાઓ તમારા ચરણકમળનું પૂજન અર્ચન કરે છે, એવા સર્વેને સુખને કરનારા હે શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે સર્વેશ્વર છો, સર્વગુણોના ભંડાર છો, દેવ છો, મહાદેવ છો, ઉદાર કીર્તિવાળા છો, વિદ્યા, તપ અને યોગકળાના નિધિ છો, એવા હે ભગવાન શંકર, હું તમને પ્રણામ કરું છું. તમે કાળે સહિત માયા અને યમરાજના ભયને ભાંગનારા છો. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ છો. પ્રાચીન બર્હિશ રાજાના પુત્રો, પ્રચેતાઓના ગુરુ છો, પૂર્ણ કામ છો, એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે સમુદ્રમંથન વખતે નીકળેલા હળાહળ કાળકૂટ વિષથી સમસ્ત વિશ્વનું રક્ષણ કરનારા છો. તમે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારા મૃત્યુંજય છો. તમે પૂજા કરનારા ભક્તો ઉપર જલ્દીથી પ્રસન્ન થનારા આશુતોષ છો. ત્રીજું નેત્ર ખોલી કામદેવના શરીરને ભસ્મભૂત કરનારા એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે સમસ્ત વિદ્યા, શાસ્ત્ર અને મંત્રની પ્રવૃત્તિના મૂળ કારણરૂપ છો. વૈરાગ્યના વેગથી સમગ્ર વિષયભોગનો ત્યાગ કરનારા છો. મુમુક્ષુઓ અને મુક્તજનો દ્વારા સદાય સેવા કરવા યોગ્ય છો એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે મસ્તકની જટામાં ગંગાને ધારણ કરનારા છો. અંધક નામના દૈત્યનો વિનાશ કરનારા છો. કૈલાસના અધિપતિ છો. પોતાના સેવક વૃંદને સુખી કરનારા છો. કેવળ તમારા નામમંત્રનો કોઈ ઉચ્ચાર કરે તેના પાપના સમૂહોનો નાશ થઈ જાય છે એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે કાશીમાં વિરાજતા શ્રી વિશ્વનાથ નામથી પ્રસિદ્ધ છો. સમીપ મૃત્યુવાળા મનુષ્યના જમણા કાનમાં શ્રી રામ નામના તારક મંત્રનો ઉપદેશ કરનારા છો. ભવસાગરમાંથી અને મહાપાપી જીવોનો ઉદ્ધાર કરનારા છો એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. તમે દેવ આદિ સર્વના દુઃખને હરનારા છો. હર એવા નામને ધારણ કરનારા છો. પતિવ્રતાના ધર્મમાં અચળ એવા પાર્વતી દેવીના પ્રાણનાથ છો. ત્રિપુર નામના દૈત્યનો અંત લાવનારા છો. નંદીશ્વર નામના વૃષભનું ચિહ્ન ધ્વજામાં ધારણ કરનારા છો. તમે મંગળ મૂર્તિ છો અને સર્વેના ઈશ્વર છો એવા હે ભગવાન શંકર, તમને હું પ્રણામ કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ધર્મપુત્ર ભગવાન શ્રીહરિએ સદાશિવની સ્તુતિ કરી પ્રણામ કર્યા. ત્યાર પછી દુર્મતિનો વિનાશ કરનારા જગદંબા મા દુર્ગા દેવીનું સ્તવન કરવા લાગ્યા. હે માતા, તમે અખિલ લોકના માતા છો. સદાય કલ્યાણકારી છો. સર્વનું મંગળ કરનારા છો. સર્વેશ્વરી છો. સમસ્ત લોકને ધારણ કરનારા છો. મહાસતી છો. શંકરના શક્તિ સ્વરૂપા છો. સમસ્ત જગતના આદિ છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે ઇન્દ્રાદિ દેવગણોને કષ્ટ આપનારા અસુરોના વૃંદને વિનાશ કરનારા છો અને સર્વે દેવતાઓને સહાય સુખ આપનારા છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે નિશુંભ અને શુંભ નામના અસુરોનો ગર્વ હણનારા છો. પોતાના આશ્રિતજનોની વિપત્તિઓના સમૂહનો વિનાશ કરનારા છો. ભગવાન વિષ્ણુનું કોઈ પણ કાર્ય કરવા સદાય તત્પર રહો છો, તેથી યોગ માયા નામે પ્રસિદ્ધ છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે દેવતાઓના શત્રુ એવા અસુરોના વિનાશ માટે કાલિકા આદિ અનેક અન્ય શક્તિઓને ઉત્પન્ન કરનારા છો. દેવતાઓએ સહિત ઇન્દ્રના પક્ષમાં સદાય રહી તેને સહાય કરનારા છો. જરૂર પડે મહાયુદ્ધમાં હજારો ભુજાઓને પ્રગટ કરનારા છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે સુરા અને માંસથી પોતાનું પૂજન કરનારા સર્વ વર્ણના મનુષ્યોના મસ્તકને કાપવાને અર્થે મહાક્રોધથી વિકરાળ મુખને ધારણ કરનારા છો. શ્રીકૃષ્ણને પોતાના પતિ કરવા ઈચ્છતી વ્રજની ગોપકન્યાઓને ઈચ્છિત વરદાન આપનારા એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે આદિયુગમાં સુંદર રૂપ ધારણ કરનારા દક્ષપુત્રી સતી એવા નામથી વિખ્યાત થયા અને પછી હિમાલય પર્વતની પુત્રી પાર્વતી એવા નામથી પ્રસિદ્ધ થયા છો. તમે પતિવ્રતા ધર્મનું સદાય રક્ષણ કરનારા છો તથા અનાદિ સિદ્ધ સ્વરૂપા એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. તમે પરણ્યા પહેલાં શિવજીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ મનુષ્ય કે દેવથી પણ ન થઈ શકે તેવી તીવ્ર તપશ્ચર્યા કરી હતી. તે સમયે તમે પાંદડાનું પણ ભક્ષણ કર્યું નહીં, તેથી અપર્ણા એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. હે માં, તમે ગણેશજીના જનેતા છો. સદાય મહેશ્વરની સેવા પરાયણ છો અને પોતાના ભક્તોનું અમંગળને હરનારા છો એવા હે ઉમાદેવી, હું તમને પ્રણામ કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રીહરિ વિરામ પામ્યા ત્યારે બંને શિવજી અને પાર્વતી શ્રીહરિને કહેવા લાગ્યા કે હે વર્ણી, આપની ઈચ્છા અનુસાર અમારી પાસેથી વરદાન માગો. ત્યારે નીલકંઠવર્ણી કહેવા લાગ્યા કે હે જગતના માતા પિતા, તમે બંને જો મારી ઉપર ખૂબ જ રાજી હો તો મને સાંસારિક પંચવિષયમાંથી અત્યંત દૃઢ વૈરાગ્ય થાય એવું વરદાન આપો. હે રાજન, શ્રીહરિના આવા વચનો સાંભળી ઉમા મહેશ્વર કહેવા લાગ્યા કે હે વર્ણિરાજ, આપે જે વૈરાગ્યની માંગણી કરી છે તે તો આપનામાં સદાય સ્વતઃ સિદ્ધ રહેલો જ છે, છતાં તે વૈરાગ્ય વિશેષપણે વૃદ્ધિ પામશે એવું અમારું વરદાન છે. હે ભગવાન, તમે બદ્રીપતિ સાક્ષાત નારાયણ ઋષિ છો, મનુષ્ય નાટ્યને કરતા તમે અત્યારે આલોકમાં અમારી નજર સમક્ષ બિરાજો છો એમ ચોક્કસપણે અમે જાણીએ છીએ. માટે હે સમસ્ત જગતના માલિક, તમને નમસ્કાર. શ્રી નરનારાયણ રૂપે રહેલા તમને નમસ્કાર. અર્જુનની સાથે બિરાજતા શ્રીકૃષ્ણ પરમાત્મા તમને નમસ્કાર. આ પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરનારા તમને નમસ્કાર. હે હરિ, તમે ક્ષર અને અક્ષર થકી પણ પર છો, સર્વાંતર્યામી સાક્ષાત પરબ્રહ્મ છો. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના મૂળ કારણરૂપ તમે જ છો. તમે ગોલોકના અધિપતિ છો, દિવ્ય વૃંદાવનમાં વિહાર કરનારા છો, અખંડ રાસલીલા કરનારા તમે છો અને સ્વયં રાધિકાના પતિ છો. હે પ્રભુ, તમે કળિયુગ અને અધર્મથી ભરપૂર અસુરગુરુઓએ પ્રવર્તાવેલા પૃથ્વી પરના પાખંડ ધર્મથી પીડાતા એકાંતિક ધર્મનું રક્ષણ કરવા દયાનિધિ તમે આ ધરતી ઉપર પ્રગટ થઈને વિચરો છો. નારાયણ ઋષિ સ્વરૂપે દુર્વાસાના શાપને નિમિત્ત કરીને ભક્તજનોના દુઃખ હરનારા તમે ધર્મદેવ અને ભક્તિદેવીને ત્યાં હરિકૃષ્ણ એવા નામથી પ્રગટ થયા છો. અત્યારે તમે કળિયુગના ભાવિ જીવાત્માઓને સંસારના બંધનમાંથી મુક્ત કરવા માટે તેઓને સાંભળવા યોગ્ય તથા ગાન કરવા યોગ્ય દિવ્ય ચરિત્રોનો વિસ્તાર કરી રહ્યા છો. હે ભગવાન, તમારી ભક્તિ કરવામાં સદાય તત્પર રહેનારા અને તમારા દર્શનની હંમેશા મનમાં ઉત્કંઠા રાખનારા અમને બંનેને અત્યારે આપના દર્શન થયા તેથી પરમ આનંદના સાગરમાં અમે ડૂબી ગયા છીએ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શિવ અને પાર્વતી દેવીએ મંદ મંદ હાસ્યથી સભર મુખકમળથી શોભતા ઋષિશ્વર શ્રીહરિની સ્તુતિ કરી અને શ્રીહરિના દર્શન થવાથી અંતરમાં અત્યંત હર્ષ પામતા ત્યાંથી એકાએક અંતર્ધાન થયા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઉમા મહેશ્વર મહાવનમાં શ્રીહરિના દર્શને આવ્યા એ નામે 49મો અધ્યાય પૂર્ણ થયો.